వాల్మీకి రామాయణం అరణ్యకాండ్ త్రిజో సర్వ విరాధన శ్రీరామ్ని వాచిత్ శ్రీరామని లక్ష్మణ్ ద్వారా విరాధ పర్ ప్రహార్ తథా విరాధే ఆ బన్నే భాయోన సాథలైన బీజా వన్మా జౌ ત્યાર પછી વિરાધે એ વનને ગજવતા કહ્યું, અરે હું પૂછું છું, મને જવાબ આપો, તમે બંને કોણ છો અને ક્યાં જશો? ત્યારે મહાતેજસ્વી રામે પોતાનો પરિચય આપતા પ્રજ્વલિત મુખના એ રાક્ષસને આમ કહ્યું, તને ખબર હોવી જોઈએ કે મહારાજ ઈશ્વાકુનું કુળ એ જ મારું કુળ છે. અમે બંને ભાઈ સદાચારનું પાલન કરનારા ક્ષત્રિય છીએ અને કારણવશ અત્યારે આ વનમાં નિવાસ કરીએ છીએ. હવે અમે તારો પરિચય જાણવા ઈચ્છીએ છીએ. તું કોણ છે જે દંડક વનમાં સ્વેચ્છાએ વિચરી રહ્યો છો? આ સાંભળીને વિરાધે સત્ય પરાક્રમી શ્રીરામને કહ્યું, રઘુવંશી નરેશ, હું પ્રસન્નતાપૂર્વક મારો પરિચય આપું છું. મારા વિશે તમે સાંભળો. હું જૌ નામના રાક્ષસનો પુત્ર છું. મારી માતાનું નામ શતરુદા છે. પૃથ્વી પરના બધા રાક્ષસો મને વિરાધના નામે બોલાવે છે. મેં તપસ્યા દ્વારા બ્રહ્માજીને પ્રસન્ન કરીને એ વરદાન પ્રાપ્ત કર્યું છે કે કોઈ પણ શસ્ત્રથી મારો વધ ન થાય. હું સંસારમાં અચ્છેદ્ય અને અભેદ્ય થઈને રહું. કોઈ પણ મારા શરીરને છિન્ન ભિન્ન કરી ન શકે. હવે તમે બંને આ યુવાન સ્ત્રીને અહીં મૂકીને આને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન રાખતા, જેવા આવ્યા છો એ જ રીતે અહીંથી ભાગી જાઓ. હું તમારા બંનેના પ્રાણ લઈશ નહીં. આ સાંભળીને શ્રીરામચંદ્રજીની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. પાપી મનોવૃત્તિના અને ભીષણ આકારના એ પાપી રાક્ષસને એમણે આમ કહ્યું, નીચ, તને ધિક્કાર છે. તારો અભિપ્રાય અત્યંત હીન છે. ખરેખર તું પોતાના મૃત્યુને શોધી રહ્યો છે અને એ તને યુદ્ધમાં પ્રાપ્ત થશે. ઊભો રહે, હવે તું મારા હાથમાંથી જીવતો જઈ શકીશ નહીં. આમ કહીને ભગવાન શ્રીરામે પોતાના ધનુષ્ય પર પ્રત્યંચ ચડાવી અને તરત જ તીક્ષ્ણ બાણોનું અનુસંધાન કરી એ રાક્ષસને વિંધવાનું શરૂ કર્યું. એમણે પ્રત્યંચાયુક્ત ધનુષ્ય દ્વારા વિરાધ પર 7 બાણ છોડ્યા, જે ગરુડ અને વાયુ જેવા અત્યંત વેગીલા હતા અને સુવર્ણની પાંખોથી શોભી રહ્યા હતા. પ્રજ્વલિત અગ્નિ જેવા તેજસ્વી અને મોરપીસ જડેલા એ બાણ વિરાધના શરીરને છેદીને લોહી રંગ્યા થઈને પૃથ્વી પર પડી ગયા. ઘાયલ થઈ જતા એ રાક્ષસે વિદેહકુમારી સીતાને અળગા મૂકી દીધા અને પોતે હાથમાં ભાલો લઈને અત્યંત ક્રોધપૂર્વક શ્રીરામ અને લક્ષ્મણ પર તત્કાળ તૂટી પડ્યો. એ ભારે ગર્જના કરીને ઇન્દ્રધ્વજ જેવું હાથમાં સૂળ લઈને એ સમયે મોઢું ભાળેલા કાળની જેમ શોભી રહ્યો હતો. ત્યારે સંહાર કાળે પ્રાણનાશક યમરાજ જેવા એ ભયંકર રાક્ષસ વિરાધ પર એ બંને ભાઈઓએ પ્રજ્વલિત બાણોની વર્ષા શરૂ કરી. આ જોઈને મહાભયંકર રાક્ષસ અટહાસ્ય કરીને ઊભો થઈ ગયો અને બગાસું ખાતા ખાતા આળસ મળવા લાગ્યો. દરમિયાન શ્રીરામના છિદ્રગામી બાણ એના શરીરમાંથી નીકળીને પૃથ્વી પર પડી ગયા. વરદાનના બળે રાક્ષસ વિરાધે પ્રાણોને રોકી લીધા અને શૂલ ઉપાડીને એણે બંને રઘુવંશી વીરો પર આક્રમણ કર્યું. એનું એ શૂલ આકાશમાં વજ્ર અને અગ્નિની જેમ પ્રજ્વલિત થઈ ઉઠ્યું. પરંતુ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ શ્રીરામચંદ્રજીએ 2 બાણ મારીને એને કાપી નાખ્યું. શ્રીરામચંદ્રજીના બાણોથી કપાયેલું વિરાધનું એ શૂલ વજ્રથી વેરવિખેર થઈ ગયેલા મેરુ પર્વતના શિલાખંડની જેમ પૃથ્વી પર પડી ગયું. પછી એ બંને ભાઈ ઝડપથી કાળા નાગ જેવી 2 તલવારો લઈને તરત જ એના પર તૂટી પડ્યા અને તત્કાળ બળપૂર્વક પ્રહાર કરવા લાગ્યા. એમના પ્રહારથી અત્યંત ઘાયલ થયેલા એ ભયંકર રાક્ષસે પોતાની બંને ભુજાઓથી એ નિષ્કંપ નરશ્રેષ્ઠ વીરોને પકડીને અન્ય સ્થાને જવાનો વિચાર કર્યો. એના ઈરાદાને જાણીને શ્રીરામે લક્ષ્મણને કહ્યું, સુમિત્રાનંદન, આ રાક્ષસ પોતાની ઈચ્છા રીતે આપણને ઉપાડીને ભલે લઈ જાય, એ જેવું ઈચ્છે છે એ જ રીતે એ આપણું વાહન બનીને ભલે આપણને લઈ જાય, એમાં એને રોકવાની જરૂર નથી. એ માર્ગે આ નિશાચર જઈ રહ્યો છે, જે માર્ગે નિશાચર જઈ રહ્યો છે એ જ આપણા માટે આગળ જવાનો માર્ગ છે. અત્યંત બળથી ઉદંડ બનેલા નિશાચર વિરાધે પોતાના બળ પરાક્રમથી એ બંને ભાઈઓને બાળકોની જેમ ઉપાડીને પોતાના બંને ખંભા પર બેસાડી દીધા. એ બંને રઘુવંશી વીરોને ખંભા પર બેસાડી લીધા બાદ રાક્ષસ વિરાધ ભયંકર ગર્જના કરતો કરતો વન તરફ ચાલવા લાગ્યો. ત્યાર પછી એણે એક એવા વનમાં પ્રવેશ કર્યો જે મોટા અને કાળા ડિબાંગ વાદળો જેવું ઘોર અને વાદળિયું હતું. વિવિધ પ્રકારના મોટા મોટા વૃક્ષો ત્યાં ભરચક હતા. જાત જાતના પક્ષીઓનો સમુદાય એ વનની વિવિધ રીતે શોભા વધારી રહ્યા હતા, તથા મોટી સંખ્યામાં શિયાળ તથા હિંસક પશુઓ એમાં બધે ફરતા હતા. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં ત્રીજો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.